ના મહિમાથી ભરપૂર એવી વાસુદેવ મહાત્મ્યની કથા ચાલી રહી છે. યજમાન પરિવાર વતી પોથીશ્રી અને ભક્તાશ્રીનું પૂજન કરવા માટે પૂજ્ય ગુણવલ્લભ સ્વામીને હું વિનંતી કરીશ આવી અને પોથીશ્રી અને ભક્તાશ્રીના પૂજનમાં જોડાશે. આપણે પણ હૃદયના ભાવથી પૂજનમાં જોડાઈએ. શ્રી વાસુદેવ વિમલામૃત ધામ વાસમ નારાયણં નરક તારણ નામ ધ્યેયં શ્યામં સીતં દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વાં ભક્તિ ધર્મતનયં શરણં પ્રપદ્યે. સહજાનંદ સ્વામી મહારાજની જય. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. નર નારાયણ ભગવાનની જય. પરાત્પર અખિલેશ્વર ભક્તવાંછા કલ્પતરુ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભગવાનની ભક્તિથી યુક્ત જેમનું જીવન હતું એવા અક્ષરધામમાં વિરાજિત પરમ પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ આપણી જીવન નૌકાના નાવિક સમાન પરમ પૂજ્ય ગુરુ મહારાજ મહારાજમાં મહારાજના ગાનમાં અતિશય ગુલતાન એવા પૂજ્ય લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી, પૂજ્ય નારાયણ પ્રસાદ દાસજી સ્વામી, પૂજ્ય સંત વલ્લભદાસજી સ્વામી ઉપરાંત સર્વે બ્રહ્મનિષ્ઠ વંદનીય પૂજનીય સંતો, શાસ્ત્રીજી મહારાજના અનન્ય કૃપાપાત્ર એવા કલ્યાણજી બાપા કામલિયા, એમની પુણ્ય સ્મૃતિમાં એમના દીકરા પ્રકાશભાઈ અને એમના દીકરાઓ મયંકભાઈ, મનોજભાઈ, કૃણાલભાઈ ઇત્યાદિ યજમાન પરિવાર ભક્તજનો, ધનુર્માસમાં કથાનું શ્રવણ કરવા પધારેલા તમામ ભાવિક ભક્તજનો અને અત્યારે ઓનલાઈન આ કથાનું શ્રવણ કરી રહેલા તમામ ભક્તજનો, બધાને ભાવથી જય સ્વામિનારાયણ. ગઈકાલે આપણે શું શ્રવણ કર્યું? ઉપરીચર વસુ ભગવાનના એવા મહાન એકાંતિક ભક્ત હતા, પરંતુ જ્યારે સત્પુરુષના વચનોનું ઉલ્લંઘન થયું, અસત્ય વાણીરૂપ દોષને કારણે સ્વર્ગ થકી પડી ભૂમિના વિવરમાં પ્રવેશ કરવો પડ્યો. આપણને એમ થાય કે આટલા મોટા ભગવાનના ભક્ત, એમને એક વખત તો માફ કરી દેવા જોઈએ ને. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ આ જ પ્રસંગને પાઠાંતરમાં અલગ રીતે થોડો કહ્યો છે કે જ્યારે ઉપરીચર વસુ રાજા એ સ્વર્ગ થકી પડી અને જ્યારે ભૂમિના વિવરમાં પ્રવેશ કરે છે, ત્યારે ઋષિ મુનિઓને એમના ઉપર દયા આવી કે ખૂબ મહાન ભક્ત છે, આપણે એને ફરીથી એક વખત પૂછી લઈએ કે ડાંગરથી યજ્ઞ કરાય કે બકરાથી યજ્ઞ થાય. એટલે દેવતાઓ અને ઋષિ મુનિઓએ ફરીથી રાજા પાસે આવ્યા અને ફરીથી પૂછ્યું, પરંતુ એ વખતે એમના મનમાં એવું હતું કે આપણે એક વખત બોલી ગયા ને કે કેનાથી યજ્ઞ થાય, બકરા વડે યજ્ઞ થાય, એક વખત બોલી ગયા, હવે જો ફરીએ તો આપણું માન ગવાય. એટલે સાત્વિક અહંકારને કારણે ફરીથી ઋષિ મુનિઓને એવું જ કહ્યું કે કેનાથી યજ્ઞ થાય, બકરાથી યજ્ઞ થાય, એવું ફરીથી કહ્યું. એટલે પછી એમનો જે ગુનો હતો એ માફ ન થયો. પછી તો દેવતાઓ આવ્યા, આપણે જે કથાનું શ્રવણ કર્યું હતું કે ભગવાનના મંત્ર જાપ સદાય ને માટે મનમાં કર્યા કરતા, ભગવાને ગરુડજીને મોકલા ને ગરુડજી દ્વારા એમનો ફરીથી ઉદ્ધાર થયો, ફરીથી એ આકાશમાં ઉડતા થયા અને એમને સ્વર્ગની પ્રાપ્તિ થઈ. સ્વર્ગની પ્રાપ્તિ શા માટે થઈ એનું હવે અસાધારણ કારણ કહે છે. કેવલમ પુરુષસ્તેન સેવિતો હરીશ્વર તત શીઘ્રં જહો પાપં સ્વર્ગલોકં અવાપચ. કેવલમ પુરુષઃ સેવિતઃ, કેવળ ને કેવળ પોતાના ઈષ્ટદેવ ભગવાન નારાયણ એમનું જ એમણે સેવન કર્યું. મનની અંદર સતત ભગવાનનું જ ચિંતવન કર્યું અને એટલા માટે શીઘ્રમ પાપમ જહો, તરત જ એમના જે પણ કાંઈ પાપ હતા એ બધા પાપ નાશ થયા અને અક્ષરધામની પ્રાપ્તિ ન થઈ, કારણ કે દ્રોહ કર્યો હતો ને, એટલે સ્વર્ગ લોકમ અવાપ, સ્વર્ગ લોકની પ્રાપ્તિ થઈ. પોતાના મનોવાંછિત અલગ અલગ પ્રકારના ભોગોની જે ઈચ્છા હતી સ્વર્ગની અંદર ભોગવવા લાગ્યા. અને અહીંયા સરસ વાત કરી કે તમામ દેવતાઓ એ જાણે કે બીજા ઇન્દ્ર હોય એવી રીતે એમના ગાન ગાવા લાગ્યા, એમના ગુણોનું ગાન કરવા લાગ્યા. એક દિવસની વાત છે, હવે ફરીથી એક બીજું વિઘ્ન નડે છે. વિમાનની અંદર અદ્રિકા નામની અપ્સરા સાથે પોતે ફરે છે, સ્વર્ગમાં વિચરણ કરે છે. અને એ જ વખતે જે આ લોકની અંદર સોમ નામની ઔષધિથી યજ્ઞમાં હોમ કરે તો એને સોમલોકની પ્રાપ્તિ થાય. સોમલોકની અંદર સોમ નામના પિતૃઓ હોય, એ બધા જ પિતૃઓ એમના દેવતાઓ દર્શન ન કરી શકે, જોઈ ન શકે, અદ્રશ્ય છે, અમૂર્તિમાન છે. એમના માનસ સંકલ્પથી, મનના સંકલ્પથી એક પુત્રીને એમણે ઉત્પન્ન કરી જેનું નામ હતું અચ્છોદા. પરંતુ સુચિ સ્મિતા સા સ્વાન પિતૃ ન જાનંતી, એમનું હાસ્ય મંદ મંદ હાસ્ય, પવિત્ર હાસ્ય હતું. પરંતુ પોતાના પિતૃઓ અમૂર્તત્વાત, મૂર્તિમાન ન હોવાથી, અદ્રશ્ય હોવાથી પોતાના પિતૃઓને જોઈ શકતી ન હતી. કેવું કહેવાય, આ લોકની અંદર તો વાછડું હોય, ગમે એટલી ગાયો હોય તો પણ મૂર્તિમાન હોય એટલે જોઈ શકે. પરંતુ દીકરીને એમ થયું કે મારા પિતા કોણ હશે, કારણ કે જોઈ શકતી નહોતી. અને એમાં બરાબર આ ઉપરીચર વસુ રાજા અદ્રિકા નામની અપ્સરા સાથે ફરતા હતા. એમને જ્યારે જોયા, એમને થયું કે આ મારા પિતા હોવા જોઈએ. રાજાને કોઈ પણ દીકરી નહોતા, એટલે થયું કે હું પણ એમને દીકરી તરીકે સ્વીકાર કરું. પિતા અને દીકરીના ભાવથી અચ્છોદા અને ઉપરીચર વસુ રાજા જોડાયા. એની જાણ જ્યારે સોમ લોકની અંદર રહેનારા પિતૃઓ એમને થઈ, ત્યારે બધા આવ્યા મૂર્તિમાન સ્વરૂપે, કે જેથી તે જોઈ શકે. આવી અને શાપ આપ્યો, આવતા વેદ શાપ આપી દીધો. કારણ કે અસત અભિપ્રાય, અહીંયા કહ્યું કે અસત અભિપ્રાય દ્રષ્ટવા, એ જોઈને પહેલા તો દીકરીને શાપ આપ્યો કે તું આજ રાજા થકી જન્મને પામીશ. પછી વસુ રાજાને શાપ આપ્યો કે તમે પણ પૃથ્વી ઉપર અત્યારે તમે જે અપ્સરા સાથે વિચરો છો, અદ્રિકા નામની અપ્સરા, એ માછલી રૂપે થશે, એમનો તમે સંગ કરશો. અને એમના સંગ દ્વારા અચ્છોદા એ ફરીથી મત્સ્યગંધા રૂપે, અહીંયા કાલી નામ છે, એ નામ રૂપે એ ઉત્પન્ન થશે. ઇથમ તો પિતૃભી શપ્તો શાપ મોક્ષાય તાન પ્રાર્થયા માસુહ. આવી રીતે જ્યારે પિતૃઓ દ્વારા એ બંને શાપિત થયા, ત્યારે હાથ જોડી અને પ્રાર્થના કરવા લાગ્યા, શાપ મોક્ષાય, કે અમને આ શાપમાંથી મુક્તિ આપો. જાણી જોઈને અમે નથી કર્યું, અમારી ભૂલ થઈ ગઈ, માફ કરી દો. ત્યારે કૃપાલવહ તદા ઉચુહુ, પિતૃઓ અતિશય કૃપાળુ હતા એટલે બોલ્યા, અવશ્યમ ઇથમ ભાવિત વાત, અમારો શાપ તો અવશ્યમ ભાવિ છે, કોઈ પણ રીતે એને નિવારી શકાશે નહીં. પરંતુ યુવાભ્યામ ઉપલંબિત અયમ શાપ, યુયો શ્રેય એવ ભવિષ્યતિ. જે શાપ તમને થયો છે એમાં બંનેનું કલ્યાણ સમાયેલું છે. અને એટલા માટે જ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું ને કે બીજા મશરૂના ગાદલામાં સુવારે તોય નરકમાં લઈ જાય, જમપુરીમાં લઈ જાય, અને સાધુ પાંચ કાસડા મારે તોય અક્ષરધામમાં લઈ જાય. મોટા પુરુષના શાપ એ પણ આપણું કલ્યાણ કરનારા છે. દુર્વાસા ઋષિએ શાપ આપ્યો તો અત્યારે આપણે ભાગ્યશાળી થયા કે મહારાજની આપણને પ્રાપ્તિ થઈ. એટલે મોટા પુરુષોના શાપ, એ જે ક્રોધ કરે એ પણ આપણું કલ્યાણ કરનારો છે. અષ્ટાવિંશે દ્વાપરે તુ વસો ત્વં ભુવિ ભૂપતે, કૃતયજ્ઞસ્ય તનયો ભવિતાસિ મહાત્મન. 28મા દ્વાપર યુગમાં હે વસુ રાજા, તમે કૃતયજ્ઞ નામના મહાત્મા એવા રાજા થકી જન્મને પામશો, એમના પુત્ર રૂપે તમે થશો. કેટલામો? 28મો દ્વાપર યુગ. આ 28મો કલિયુગ ચાલે છે. આપણે જે વાત થઈ હતી ને કે 26મો કલ્પ, એમાં એવું છે કે બ્રહ્માજીનો એક દિવસ એટલે એક કલ્પ થાય. એક કલ્પની 1000 ચોકડી થાય છે. એક ચોકડીમાં 4 યુગ, સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ. એક ચોકડીમાં 4 યુગ એટલે કે બ્રહ્માજીનો એક દિવસ થાય એની 1000 ચોકડી થાય એટલે 1000 સત્યયુગ, એટલા જ દ્વાપરયુગ, ત્રેતાયુગ અને કળિયુગ એ વહી જાય. બ્રહ્માજીએ કેટલા વર્ષ મહારાજની સ્તુતિ કરી? 50 વર્ષ અને 150 પહોર. એ આપણે એપ્રોક્સિમેટલી અત્યારે બોલતા હોઈએ ને કે 200 વર્ષ પહેલા, એમી એપ્રોક્સિમેટલી આંકડો છે. સ્પષ્ટ આંકડો જો મત્સ્ય પુરાણ અનુસાર આપણે જોવા જઈએ તો 50 વર્ષ 26 દિવસ, કારણ કે શ્વેતવારા કલ્પ, કલ્પ અલગ છે અને યુગ અલગ છે. એક કલ્પની અંદર 1000 ચોકડી થઈ જાય છે એટલે 50 વર્ષ 26 દિવસ અને 150 પહોર, એટલે કે 1 પહોર એટલે 3 કલાક થાય, 150 પહોર એટલે કે 4.5 કલાક. આટલા વર્ષ બ્રહ્માજીએ સ્તુતિ કરી ત્યારબાદ 27 દ્વાપરયુગ, 27 કળિયુગ આ બધું વીતી ગયું અને 28માં કળિયુગની અંદર મહારાજનું પ્રાગટ્ય થયું. અહીંયા વાત છે 28માં દ્વાપરયુગની. ખ્યાલ આવી ગયો ને કઈ રીતે બધું છે? 28માં દ્વાપરયુગમાં કૃતયજ્ઞ નામના રાજાથી તમારો જન્મ થશે અને ત્યાં પણ યથા ઇદાનિમ ત્વમ સકલ ગુણેહિ સંપન્નઃ જુષ્ટઃ તથેવ તજ્જન્મની અપિ તત્રાપિ. અત્યારે તમે જેવી રીતે સકલ ગુણેથી સંપન્ન વર્તો છો એવી જ રીતે એ જન્મમાં પણ ખેચરહ આકાશમાં વિચરનારા થશો. મહાભાગવતાગ્રણી ભગવાનના ભક્તોમાં તમે અગ્રણી થશો. પંચરાત્રમાં, પંચરાત્ર શાસ્ત્રમાં જે વિધિ કહ્યા છે એ વિધિ પ્રમાણે ભક્તિતઃ વિષ્ણુમ અભ્યર્ચ્ય. કેટલી સરસ વાત કરી. એક એક શબ્દો ખૂબ મહત્વના છે કે ભગવાનનું પૂજન તો કરશો પણ કેવી રીતે? ભક્તિતઃ, અતિશય ભક્તિપૂર્વક તમે ભગવાનનું પૂજન કરશો. ભગવાનનું પૂજન થઈ ગયા બાદ, ભગવાનને નૈવેદ્ય ધરાવાઈ ગયા બાદ, એ જે નૈવેદ્ય વિધુ હોય એ દેવતાઓને અર્પણ કરી એમાંથી પ્રજાને તમે જમાડશો અને ત્યારબાદ તમે જમશો. તમારો જ્યારે અંતકાળ આવશે ત્યારે આ પંચ ભૌતિક શરીરનો ત્યાગ કરીને દિવ્ય દેહથી તમને ફરીથી સ્વર્ગલોકની પ્રાપ્તિ થશે. ત્યાંના દિવ્ય ભોગને ભોગવીને અને ભગવાનના ધામની પછી તમને પ્રાપ્તિ થશે. હવે પોતાના દીકરીને વરદાન આપે છે. અચ્છો દ્વે ત્વમ અપિક્ષોન્યામ નામના કાલી તિવિશ્રુતા સ્વાંસેન મત્સ્ય દેહાયામ અત્રિકાયામ જનિષ્યશે. હે અચ્છોદા, તમે પણ અદ્રિકા નામની અપ્સરામાં, અપ્સરા દ્વારા જન્મ પામશો અને તમે માછલી રૂપે હશો. તમારું નામ કાલી થશે, બીજું નામ મત્સ્યગંધા અને ત્રીજું નામ સત્યવતી. પરાશર ઋષિ, એના થકી તમને ભગવાનના અવતાર રૂપ વેદવ્યાસ નામના પુત્રની પ્રાપ્તિ થશે. એટલે વેદવ્યાસ ભગવાનનું પ્રાગટ્ય એ સત્યવતી અને પરાશર ઋષિ દ્વારા થયું. સત્યવતી એટલે કે મત્સ્યગંધા. પ્રસાદાત એવ તસ્ય ત્વમ ભુક્તિમ મુક્તિમ ચ લપ્સ્ય છે. એ ભગવાનની કૃપાથી, એમની પ્રસન્નતાથી તમે આ લોકમાં ભુક્તિ કહેતા કે સુખ અને પરલોકમાં પણ સુખને પામશો એટલે કે મુક્તિને પામશો. ઇત્થમ સ પિતૃભિઃ શપ્તો નો ગૃહીતશ્ચ ભૂપતિ કૃતયજ્ઞાત ઇહ જનિમ પ્રાપ્ય અભૂત વિશ્રુતો ગુણે. આવી રીતે કાર્તિક સ્વામી કહે છે, હે સાવરણી ઋષિ, પિતૃઓ દ્વારા શાપિત થયેલા અને અનુગ્રહિત થયેલા રાજા વસુ એ કૃતયજ્ઞ નામના રાજા થકી જન્મને પામ્યા અને પૂર્વેના જે જે ગુણો હતા એ તમામ ગુણોથી એ યુક્ત હતા. ભગવાનના મહાન એકાંતિક ભક્ત થયા. ઇન્દ્ર રાજાએ ફરીથી એમની સાથે મિત્રતા કરીને પોતાની અનેક પ્રકારની સંપત્તિઓ એ આ રાજાને આપી છે. શ્વેત દ્વીપે વાસુદેવાત પ્રાપ્તો યો વિજય ધ્વજ. ઇન્દ્ર મહારાજા પાસે વિજય ધ્વજ નામનો એક ધ્વજ હતો, કહેતા કે ધજા હતી. એક વખત જ્યારે દાનવોએ દેવતાઓને હરાવ્યા, ત્યારબાદ સ્વર્ગ લોકમાં દેવતાઓનું શાસન ન રહ્યું અને દાનવો રાજ કરવા લાગ્યા. ઇન્દ્ર મહારાજા બદ્રિકાશ્રમમાં આવ્યા અને ભગવાન વાસુદેવની આરાધના કરી. વાસુદેવ ભગવાન પ્રસન્ન થયા અને એમને એક ધજા આપી, વિજય ધ્વજ, અને કહ્યું કે વરદાન આપ્યું, આ ધ્વજા તમે કોઈને દેખાડશો તો એ જ સમયે અસુરો પલાયન કરી જશે. હિંસા જરા પણ કરવાની નહીં, દેખવા માત્રથી પલાયન કરી જાય, બીજી કઈ જરૂર જ નહીં. મહારાજે કહ્યું ને કે આ ગ્રંથમાં અહિંસાપણાનું અતિશય પ્રતિપાદન છે. અને એ જ વિજય ધ્વજ ઇન્દ્ર મહારાજાએ પ્રસન્ન થઈ રાજા ઉપરીચર વસુને આપ્યો છે. અંતરિક્ષ ગતિ રાજા હોમાન ભોગાન સુદુર્લભાં ભુક્ત્વાં તે સ્વર્ગલોકં ચ દિવ્ય દેહેન લબ્ધવાન. અંતરિક્ષમાં ગતિ કરનારા રાજાએ આ લોકની અંદર પણ રહી અન્ય સામાન્ય જનોને અતિશય દુર્લભ એવા ભોગોને ભોગવી પોતાનો જ્યારે અંતકાળ આવ્યો ત્યારે સ્વર્ગ લોકની પ્રાપ્તિ થઈ. એમના જેટલા પણ કાંઈ પુણ્ય હતા એ પુણ્ય અનુસાર એમણે ભોગો ભોગવ્યા. સ્વર્ગની અંદર ભોગો ભોગવ્યા બાદ એમને તીવ્ર વૈરાગ્યમ આપતવાન. ભોગો ભોગવતા ભોગવતા એક દિવસ એવો આવ્યો કે તીવ્ર વૈરાગ્ય થયો. ભોગાન ભુક્તા વયમેવ ભુક્તા, ભોગો ક્યારેય ભોગવાતા નથી, આપણે ભોગવાઈએ છીએ. કાલો ન યાતા વયમેવ યાતા, આપણને એમ થાય કે સમય પસાર થાય છે. કોઈને પૂછીએ કે કેટલા વર્ષ થયા તો કે 23 વર્ષ થયા, 22 વર્ષ થયા. અરે થયા કે ગયા? ગયા. કાલો ન યાતા વયમેવ યાતા. રાજાને પણ થયું કે ગમે એટલા ભોગો ભોગવશું તો પણ એનો અંત નહીં આવે, માટે હવે ભગવાનને ભજી લઈએ. મેરો હો શૃંગેથ વિજને શુચિહિ કૃત દ્રઢ આસન. અતિશય પવિત્રપણે દ્રઢ આસન રાખી મેરુ પર્વત ઉપર, એના શિખર ઉપર, એકાંત સ્થળની અંદર, પોતાના હૃદયની અંદર ભગવાનનું ધ્યાન કરવા લાગ્યા. પોતાનું જે દેવ શરીર હતું એ યોગ ધારણાથી ત્યાગ કર્યું. સૂક્ષ્મ શરીરમાં, સૂક્ષ્મ શરીર દ્વારા સૂર્યમંડળના જે કિરણો હોય એ આવ્યા, એમને સાથે લઈ અને સૂર્યમંડળનો જે લોક હતો, સૂર્યલોક, ત્યાં લઈ ગયા. એ સૂર્યમંડળમાં રહેલા તેજથી એમનું જે સૂક્ષ્મ શરીર હતું એ બળી ગયું. એમની જે તમામ વાસનાઓ અધૂરી હતી એ પણ ત્યાં નાશ પામી ગઈ. અને ત્યારબાદ તતઃ તન મંડળ ગતે આતિવાહિક દેવકેહી સહ નિન્ય વૈષ્ણવમ ધામ. તે મંડળમાં રહેલા આતિવાહિક દેવતાઓએ ધીરે ધીરે કરતા કરતા એમને વૈષ્ણવમ ધામ શ્વેત દ્વીપમાં ઉપરીચર વસુ રાજાને પહોંચાડી દીધા. સહી દ્વીપો ભૂમિ સ્થોપી પવત્ય પ્રાકૃતો મુને હરિભક્ત જનાવાસ પ્રાપ્ય એકાંતિક ભક્તિ બી. શ્વેત દ્વીપ ભૂમિસ્થ પૃથ્વી લોક ઉપર હોવા છતાં પણ અપ્રાકૃત અતિશય દિવ્ય છે. પ્રશ્ન હતો ને કે પૃથ્વી ઉપર હોય છતાં પણ દિવ્ય કઈ રીતે હોઈ શકે? આપણે જે આ જોઈએ છીએ એ તો માત્ર પૃથ્વીનો ગોળો છે. 50 કરોડ યોજન પૃથ્વી, એ પૃથ્વી લોક તો ખૂબ મોટો છે, આ તો પૃથ્વી જ છે ખાલી, એટલે પૃથ્વી લોક ઉપર શ્વેત દ્વીપ આપણે આ પૃથ્વી ઉપર આવ્યો એવું જ નહીં, પૃથ્વી લોક ઉપર. હરિભક્ત જનાવાસ પ્રાપ્ય એકાંતિક ભક્તિ ભી. આ અપ્રાકૃત દિવ્ય લોક કોના દ્વારા પ્રાપ્ય છે? તો કે એકાંતિક ભક્તો દ્વારા, એના દ્વારા જ પ્રાપ્ય છે. બીજા કોઈ આ લોકને પ્રાપ્ત નથી કરી શકતા. વળી આ લોક કેવો છે? તો તલ લિપ્સુના મહાત્મનામ ગોલોક બ્રહ્મપુર વૈકુંઠાનામ દ્વારભૂત અસ્તિ. કોઈને ગોલોકમાં જવાની ઈચ્છા હોય, કોઈને અક્ષરધામમાં જવાની ઈચ્છા હોય, કોઈને વૈકુંઠમાં જવાની ઈચ્છા હોય, તે તે ધામની અંદર રહેલા ઈષ્ટદેવ એનું જે ધ્યાન કરે એ શ્વેત દ્વીપમાંથી ત્યાં જઈ શકે છે. એટલા માટે શ્વેત દ્વીપને તમામ ધામમાં જવા માટેનો દ્વારભૂત કહ્યા છે, દ્વારભૂત કહ્યો. યસ્ય યદ્ધામ ન ઈચ્છા સ્યાત ભજતસ્તમ તદેવ હિ પ્રાપયંતિ શ્વેત મુક્તા મુને પ્રાગુક્ત લક્ષણા. આ ધામને કોણ પામી શકે છે? તો પહેલા જે 11 પ્રકારના શણગાર કયા હતા, એ શણગારથી, એ સાધનોથી જે પોતાનું યુક્ત જીવન કરે છે, ભગવાનનું જે ભજન કરે છે, એ જ શ્વેત દ્વીપના મુક્ત થઈ શકે છે. દિવ્ય દેહ એમને ત્યાં પ્રાપ્ત થાય છે અને શ્વેત મુક્તની જેમ પ્રલયના અંતે ગોલોક ધામને જે જે ધામની ઈચ્છા હોય એની પ્રાપ્તિ કરે છે. ઉપરીચર વસુ રાજા એ પણ આ લોકની અંદર રહી પોતાને ઈષ્ટ એવો ગોલોક ધામ, એ ગોલોક ધામની અંદર સિધાવ્યા છે. ઇત્થમ એકાંતિકેન એવ ધર્મેણ આરાધયંતિ યે નારાયણમ પરમ બ્રહ્મ શ્વેત મુક્તા ભવંતિ તે. આવી રીતે એકાંતિક ધર્મથી જે ભગવાન પર બ્રહ્મ નારાયણ એમની આરાધના કરે છે, એ જ શ્વેત મુક્તો થઈ શકે છે. હે સાવરણી ઋષિ, આવી રીતે એકાંતિક ભક્તોના જે જે લક્ષણો હોય, એ ભગવાનના ભક્તોને ધામની પ્રાપ્તિ કઈ રીતે થાય એનું અમને તમે અમે તમને વિવરણ કર્યું. ઇતિ શ્રી સ્કંદ પુરાણે વિષ્ણુખંડે શ્રી વાસુદેવ મહાત્મ્ય ઉપરીચર વસુ મોક્ષ નિરૂપણ નામા સપ્તમોધ્યાય. આવી રીતે 7મા અધ્યાયની પૂર્ણાહુતિ થઈ. 8મા અધ્યાયની અંદર સાવરણી ઋષિ કાર્તિક સ્વામીને પ્રશ્ન પૂછે છે કે ઉપરીચર વસુ રાજાએ જ્યારે વેદને હિંસા પર કહ્યા, સત્પુરુષનો દ્રોહ કર્યો, પૃથ્વીના વિવરમાં પેસી ગયા, ત્યારે બધા જ દેવતાઓ જે હિંસામાં યજ્ઞ કરતા હતા એને પડતો મૂકી અને પોતપોતાના સ્થાનકે ગયા. યજ્ઞ કરાવનારા ઋત્વિજો એ પણ પોતપોતાના સ્થાનકે ગયા. એટલે એક વખત એક વાત તો પાકી થઈ ગઈ કે વેદ એ હિંસા પર નથી. વેદને અહિંસા અતિશય ગમે છે અને જો કોઈ હિંસા કરે તો એને દુઃખની પ્રાપ્તિ થશે અને થશે જ. નક્કી થઈ ગયું, એક વખત ઘોષણા થઈ ગઈ કે હિંસામાં યજ્ઞ ન કરવા જોઈએ, તો પણ પ્રાચીન અને આધુનિક એવા દેવેશુ ઋષિશુ ભૂપેશુ દેવતાઓ ઋષિઓ અને રાજાઓ એ સનાતન શુદ્ધ ધર્મ એના વિપર્યાસપણાને વિપરીતપણાને કેમ પામવા લાગ્યા? અહીંયા ખૂબ સરસ શબ્દ છે કે વિપર્યાસ. કરતા હોઈએ અધર્મ અને આપણને લાગે કે આપણે ધર્મનું પાલન કરીએ છીએ. અધર્મને લોકો ધર્મ કેમ માનવા લાગ્યા? અત્ર મે સંચય ભૂમાન સંજાત. હે ષડાનન, હે કાર્તિક સ્વામી, 6 મુખ છે કાર્તિક સ્વામીને, એટલે કહ્યું કે ષડાનન, 6 મુખવાળા. ભૂયાન સંચય સંજાત, અતિશય મોટો સંશય થયો છે. તમે તો સર્વશાસ્ત્રના સારને જાણનારા છો, માટે અમારા એ સંશયને દૂર કરો. અને હવે કાર્તિક સ્વામી જે વાત કરે છે એ ખૂબ જ વિચારવા જેવી છે. કારણ કે આપણે એ વાત ઉપર જો વિચાર કરીશું, આગળના જે 4-5 શ્લોક છે એ ખૂબ જ મહત્વના છે. એટલે વિચાર કરીશું તો એ જ કથા આપણા માટે ઉપયોગી થશે. એક વખત કોઈ માણસ નક્કી કરે છે કે આ ધર્મ કહેવાય અને આ અધર્મ કહેવાય. એક વખત આપણને ખ્યાલ આવી જાય કે ખોટું ન કરાય, અધર્મ ન કરાય, પાપ ન કરાય, પાપ કરીએ તો પાપમાંથી દુઃખ જ આવે, તો પણ ફરીવાર વારંવાર એવું પાપ શા માટે કરીએ છીએ? અધર્મ ને અન્યાય ફરીથી થાય છે એનું કારણ શું? કાર્તિક સ્વામી સરસ કારણ જણાવે છે. કાલો બલિયાન બલિનામ વિદ્યંતે તેન બુદ્ધય કામ ક્રોધ રસા સ્વાદ લોભ માનવતા મુને. દુનિયાની અંદર બળિયા માણસોની અંદર જો કોઈ અતિશય બળવાન હોય તો એ કાળ છે. આપણે ત્યાં એક વાત પ્રસિદ્ધ છે, સમય સમય બલવાન હે, સમય સમય બલવાન હે નહીં મનુષ્ય બલવાન, કાબે અર્જુન લૂટ્યો યહી ધનુષ યહી બાણ. એ જ ધનુષ્ય હતું, એ જ બાણ હતું, અર્જુન પણ એના એ જ હતા, પણ સમય એટલો બળવાન હતો કે અર્જુન એ લૂંટાઈ ગયા. બળવાનોની મધ્યમાં જો બળવાન હોય તો એ કાળ છે. તેન વિદ્યંતે બુદ્ધય, કાળ છે ભલ ભલાની બુદ્ધિને તોડી નાખે છે. પ્રથમના 12માં વચનામૃતમાં મહારાજે કહ્યું કે બુદ્ધિમાં સંશય નિશ્ચય નિદ્રા અને સ્મૃતિ થાય છે. આપણે જે નિશ્ચય કરીએ છીએ, આપણા જીવનની જે દ્રઢતાઓ કરીએ છીએ, એ બુદ્ધિ વતે થાય છે. પણ અહીંયા કહ્યું કે તેન વિદ્યંતે બુદ્ધય, કાળ છે ભલ ભલાની બુદ્ધિને ડગાવી નાખે છે. એટલે કે સંજોગો એવા ઊભા થાય, ગમે એટલો આપણે ઠરાવ કર્યો હોય, નક્કી કર્યું હોય, તો એ દ્રઢતા એ ટકતી નથી, કારણ કે કાળ એ બુદ્ધિને ભેદી નાખે છે. પછી ચોખવટ કરે છે કે કોની બુદ્ધિ ભેદાય છે, તો કામ ક્રોધ રસાસ્વાદ લોભ અને માન વતામ, આ 5 જેમાં હોય એની જ બુદ્ધિ ભેદાય છે. અને એટલા માટે જ શ્રીજી મહારાજે કોઈ દિવસ પોતાના સંતોની બુદ્ધિ ભેદાય નહીં, એના માટે નિષ્કામી કામ ક્રોધ રસાસ્વાદ લોભ અને માન, અહીંયા 5 આપ્યા, મહારાજે પણ 5 આપ્યા. આમાંથી જ છે, કોઈ દિવસ પોતાના સંતોની બુદ્ધિ ભેદાય નહીં, એના માટે નિષ્કામી નિસ્વાદી નિર્લોભી નિસ્નેહી અને નિર્માની, આ 5 વર્તમાન આપ્યા. કે ગમે એવી પરિસ્થિતિ આવે તો પણ એ પોતાના ધર્મમાંથી ક્યારેય ડગે નહીં. બીજી વાત, મહારાજે અંત્યના 34માં વચનામૃતમાં કરી છે, બુદ્ધિ છે માણસના સમયને, સમય છે માણસની બુદ્ધિને બદલી નાખે છે. એટલે કે જેને મનની અંદર કંઈક વાસના રહેલી છે, એમણે ગમે એવું નક્કી કરેલું હોય, પણ એવો સમય આવે, પરિસ્થિતિ એવી સર્જાય, તો એ બદલાઈ જાય છે. નક્કી કર્યું હોય કે આ ન ખાવું, આ ન પીવું, આ ન જોવું, આ ન અડવું, ન બોલવું, ખોટું ન લેવું, પણ એ કરતા અટકીએ નહીં, કારણ કે કાળે બુદ્ધિને ભેદી નાખે છે. મહારાજે અંત્યના 34માં વચનામૃતમાં જે વાત કરી છે ખૂબ સરસ છે. અંત્યના 33માં વચનામૃતમાં 4 વાનાથી બુદ્ધિમાં ફેર ન પડે તેનું. મહારાજ કહે કે ધન દોલત સ્ત્રી અને પુત્ર આદિ જે પદાર્થ, એણે કરીને જેની બુદ્ધિમાં ફેર પડે નહીં અને એને અર્થે કોઈને વિશે આસ્થા આવે નહીં, એવા તો સત્સંગમાં થોડાક ગણતરીના હરિભક્ત હોય, પણ જાજા હોય નહીં. એમ કહીને વળી બોલ્યા જે, એવા તો આ મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી છે. પછી મહારાજે એવી રીતે વાત કરતા કરતા છેલ્લે એવું કહ્યું કે ભગવાનના ભક્તને સ્ત્રી એટલે કે કામ, ધન એટલે કે લોભ, દેહાભિમાન અને સ્વભાવ એ 4 વાનામાં કાચપ હોય ને તે ભગવાનની ભક્તિ કરતો હોય તો પણ એની ભક્તિનો વિશ્વાસ નહીં. એની ભક્તિમાં જરૂર વિઘ્ન આવે, કેમ જે સ્ત્રી ધનનો યોગ થાય તો ભક્તિનો ઠા રહે નહીં, એમાં આસક્ત થઈ જવાય. દેહાભિમાન હોય, દેહમાં રોગ આદિ કષ્ટ પ્રાપ્ત થાય, અન્ન વસ્ત્રાદિક ન મળે, કઠણ વર્તમાન પાળવાની આજ્ઞા થાય, ત્યારે ભક્તિનો ભંગ થઈને વિકળ થઈ જવાય. વિચાર ન રહે, ચાળા ચૂથવા લાગે, કોઈ રીતનો સ્વભાવ હોય એને સંત ટોકવા માંડે, સ્વભાવ પ્રમાણે વર્તવા ન દે, બીજી રીતે વર્તાવે ત્યારે પણ મૂંઝાઈને સંતના સમાગમમાં રહેવાય નહીં, ત્યારે ભક્તિ તો ક્યાંથી રહે? માટે જેને દ્રઢ ભક્તિ ઈચ્છવી હોય તેને 4 વાનામાં કાચપ રાખવી નહીં, અને એ 4ની કાચપ હોય તો પણ સમજીને ધીરે ધીરે ત્યાગ કરવી તો વાસુદેવ ભગવાનની નિશ્ચળ ભક્તિ થાય. આ વાર્તા તે આમ જ છે, પણ એમાં કોઈ સંશય નથી. એટલે વિદ્યંતે તેન બુદ્ધયઃ, કામ ક્રોધ રસાસ્વાદ લોભ અને માન આ પાંચ વાના એ આપણી બુદ્ધિને કાળ એવો બળવાન છે કે ભેદી નાખે છે. પણ કોની બુદ્ધિ ન ભેદાય એ પણ કહ્યું કે કામાદી ભીર વિહીના યે સાત્વતઃ ક્ષીણ વાસના તેષામ તો બુદ્ધિ ભેદાય ક્વાપી કાલો ન શકનુતે. કે કામ ક્રોધ રસાસ્વાદ લોભ માન ઇત્યાદિક દોષોથી જે રહિત થયા છે સાત્વતઃ ભગવાનના એવા એકાંતિક ભક્તો છે એ ક્ષીણ વાસના જેમની સંપૂર્ણ વાસનાએ નાશ પામી ગઈ છે એની બુદ્ધિને ભેદવા માટે ક્યારેય પણ કાળ સમર્થ થતો નથી. આપણે તો માત્ર વાતો કરીએ, પરંતુ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ અને પૂજ્ય ગુરુ મહારાજના જીવનમાં આ વાતો પ્રત્યક્ષ રૂપે જીવંત રૂપે જોવા મળે. પછી આગળ બહુ સરસ શ્લોક છે. અતિક્રમેણ મહતા યથાર્થ હિતભાષિના ક્રોધમાન વશાત પુંસામ નશ્યંતે વહિત સદ્યા. 5000 વર્ષ પહેલા આ બધું લખાયું છે, પણ એટલી સચોટ વાત કરી છે અહીંયા. અતિક્રમેણ મહતામ, મોટા પુરુષનો જો કોઈ અતિક્રમણ કરે, એનો દ્રોહ કરે, તો પણ બુદ્ધિનો નાશ થઈ જાય છે. બુદ્ધિ ઊંધી થઈ જાય છે, બુદ્ધિનો નાશ થાય. એટલે કે સદબુદ્ધિ હોય તો અસદબુદ્ધિ થઈ જાય. કલ્યાણના માર્ગે ચાલીએ છીએ તો એ સામર્થ્ય આપણું જીવનું બળ એ ઘટી જાય, જીવ નિર્બળ થઈ જાય. કેને લઈને? મહતામ અતિક્રમેણ, મોટા પુરુષનું અતિક્રમણ કરવાથી. તરત પ્રશ્ન થાય કે મોટા પુરુષ કોને કહેવાય, તો તરત કહ્યું કે યથાર્થ હિતભાષિનામ. યથાર્થ એટલે જેમ હોય તેમ, આપણું હિત થાય એવું વચન કહેતા હોય એ મોટા પુરુષ છે. એમની આજ્ઞાનું ક્યારેય ઉલ્લંઘન કરવું નહીં, અને જો કરીએ તો બુદ્ધિનો નાશ થઈ જાય. મોટા પુરુષની આજ્ઞાનું ઉલ્લંઘન ક્યારે થાય છે તો એ પણ આપણે નક્કી કરી શકીએ કે જેમાં કામ ક્રોધ રસાસ્વાદ લોભ અને માન હોય એનાથી મોટા પુરુષની આજ્ઞાનું ઉલ્લંઘન થાય છે. કરવાનું હોય તે ન કરવા જેવું લાગે, સત્ય હોય તે અસત્ય લાગે, અસત્ય હોય તે સત્ય લાગે. આપણને એમ થાય કે આ કેમ નથી માનતા, પણ એ નહીં માને. કેમ? કારણ કે મોટા પુરુષનું એમણે દ્રોહ કર્યો છે. વિદુરજીએ કૌરવોને ખૂબ સમજાવ્યા છે, હાથ જોડી જોડીને સમજાવ્યા, ભ્રાતાશ્રી ભ્રાતાશ્રી કંઈક સમજો કંઈક સમજો, પણ એ ન સમજા. વિદુરજીએ ખૂબ કહ્યું કે આટલો બધો અન્યાય કૌરવો સાથે પાંડવો સાથે તમે ન કરો, પરંતુ કૌરવો એ મહત પુરુષના વચનો માન્યા નહીં અને છેટે છેવટે સર્વનો વિનાશ થયો. એટલે કાર્તિક સ્વામી કહે છે કે મોટા પુરુષનું જે નથી માનતા એમની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. આનો અર્થ એટલો થયો કે આપણું જે હિત કરનારા છે એમના જે વચનો છે એમાં રહેવું એ જ આપણું શાણપણ છે, એ જ આપણું ડાહ્યાપણું છે, એ જ સારી બુદ્ધિ છે, એ જ સારા દેશકાળ છે. આજ્ઞા બહાર જઈએ તો આપણે બુદ્ધિ રહિત થઈ જઈશું. આપણે ભગવાનની આજ્ઞામાં કેટલા વર્તીએ છીએ, આપણને ભગવાનમાં કેટલો પ્રેમ છે એ આપણે ભગવાનની આજ્ઞાનું પાલન કેટલું કરીએ એના ઉપરથી આવે. જેમ કોઈ રાખે અન્ન પર રોષણો, વળી વારી શું રાખે વેર, તે જન મનથી જાણતો, હું જીવીશ તે કઈ પેર, મળવું છે મહારાજને, રાખી સંત સંગાથે રોષ, નિષ્કુળાનંદ કહે નહીં બને, અમથો શું અપ શોષ. અન્ન અને પાણી સાથે કોઈ વેર રાખે તો એમને ક્યાં ખ્યાલ છે કે આપણું જીવિત હરામ થઈ જશે, એના વિના જીવીશું કેમ? એમ મહારાજને મળવું હોય એમના સંતોનું ન માનીએ, એમનું દ્રોહ કરીએ તો મહારાજને કઈ રીતે મળી શકાશે? અકાર્યમ અપિ તે કર્તુમ તદાનીમ તુ બુધા અપિ પ્રવર્તેન્તુ નુતપ્યંતે બમ્ર્યમંતે તસંસૃતો. કે બુદ્ધિશાળી હોવા છતાં પણ અકાર્યમ અપિ તે કર્તુમ તદાનીમ પ્રવર્તંતે, કે બુદ્ધિશાળી હોવા છતાં પણ અકાર્યમ એટલે ન કરવા યોગ્ય કર્મમાં પણ એ પ્રવૃત્ત થાય છે, પછી પાછળથી પશ્ચાતાપ થાય છે કે હું મોટા પુરુષના વચન ન માન્યો એટલા માટે મારા જીવનમાં મને આ દુઃખ આવ્યું, અને પછી સંસ્કૃતો બ્રહ્મભ્રમંતે, જન્મ મરણના પ્રવાહરૂપ સંસ્કૃતિના પ્રવાહમાં લાંબા સમય સુધી ભટકવું પડે છે. એટલા માટે અનાશ્રિતસ્તુ સદ્ધર્મમ, મોટા પુરુષના શરણે જે નથી થયા, સંસ્કૃતેર મુચ્યતે નેવ, એ ક્યારે સંસ્કૃતિ થકી મુકાતા નથી. સત્ય સત્યમ એતદ વચો મમ, મારું જે આ વચન છે એ સત્ય છે, આ વાત આમ જ છે. હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, હવે હિંસામાં યજ્ઞની પ્રવૃત્તિ કઈ રીતે થઈ એમનું હું તમને કારણ કહું છું, જે મેં મારા પિતા મહાદેવજી પાસેથી સાંભળેલું છે. અત્રાપી ઉદાહરંતમ ઇતિહાસમ પુરાતનમ, હવે પુરાતન એવો ઇતિહાસ કે જેમાં ભગવાન નારાયણ અને લક્ષ્મીજીનું ખૂબ જ મહિમાનું વર્ણન છે, એવા ઇતિહાસને કાર્તિક સ્વામી સાવરણી ઋષિને કહે છે. મુનિનામ બૃહતામ તેષામ અતિક્રમણ દોષત ઇન્દ્રસ્યાસીત વિશ્વજિત સદ્બુદ્ધિ વિલયો મુને. અત્યાર સુધી આપણે જે શ્રવણ કર્યું એ શા માટે કહ્યું? કાર્તિક સ્વામી સાવરણી ઋષિને સમજાવે છે કે દેવતાઓ એ યજ્ઞને પેડો મેલી તો ત્યાંથી ચાલતા થઈ ગયા, પરંતુ ઇન્દ્રસ્ય આશિત વિશ્વજીત સદ્બુદ્ધિ વિલય, જ્યારે મોટા પુરુષના વચનના ઉલ્લંઘન કર્યું, દ્રોહ કર્યો, ત્યારે એ જ સમયથી ઇન્દ્ર મહારાજાની બુદ્ધિ હતી એ વિલયને પામી ગઈ હતી, એમની બુદ્ધિ અસત થઈ ગઈ હતી. એના માટે શું થયું, પરિણામ શું આવ્યું? તો એક વખત શંકર ભગવાનના અંશ સમાન અતિશય તપસ્વી સદાયને માટે ભગવાનના ચિંતન પરાયણ એટલે કે મુનિ એવા દુર્વાસા ઋષિ ભગવાનની ઈચ્છાથી વિચરણ કરતા કરતા પુષ્પભદ્રા નામની નદીએ આવે છે. પુષ્પભદ્રા નદીમાં જળ ક્રીડા કરવા માટે પોતાની સખીઓ સાથે સુમતી નામના વિદ્યાધર, વિદ્યાધર એટલે કે ઇન્દ્ર મહારાજાના અનુચર, એમના સેવક, એ પૃથ્વીલોક, એનાથી ઉપર અંતરિક્ષ લોક છે ભૂવરલોક, અને ઉપર સ્વર્ગલોક છે, એ વચ્ચે રહે છે, ઇન્દ્ર મહારાજાના સેવક છે. આ વિદ્યાધર, સુમતી નામના વિદ્યાધર, એમના પત્ની મદકલા, એ પોતાના સખીઓ સાથે પુષ્પભદ્રા નદીમાં સ્નાન કરવા માટે આવ્યા હતા, અને આ મદકલા એમના હાથમાં અતિશય સ્વર્ગની અંદર જે ગંગા પસાર થાય છે એ ગંગાની અંદર ખીલેલું સુવર્ણમય પુષ્પ, એમના એમનીથી બનેલી માળા, એ માળા એમને પહેરેલી, એમાંથી અતિશય સુગંધ આવતી હતી. દુર્વાસા ઋષિ ત્યાં આવ્યા, આ જોયું તો માળાની માગણી કરી, અને કોની પેઠે, એક ઉન્મત્ત જન કોઈ પાસેથી માગણી કરે એવી રીતે માગણી કરી. તત પ્રીત મના ગચ્છન ગાયન ઉન્મત્તવત મુનિ તત્કંઠે ધારયામાસ માલાં તાં પરમાદરાત. મદકલા એ દુર્વાસા ઋષિના મહિમાને જાણતી હતી કે જો માળા નહીં આપીએ તો, એટલે તરત જ માળા હતી દુર્વાસા મુનિ પાસે આવ્યા અને કંઠમાં માળા પહેરાવી દીધી. માળા મળી એટલે દુર્વાસા મુનિ અતિશય પ્રસન્ન થયા અને ઉન્મત્તની પેઠે, ઉન્મત્ત એટલે શું થાય, જગતડા કહે છે ભગતડા, કાલા છે તેને કાલા ન કેશો, પ્રભુને મન વાલા છે, જગતડા કહે છે રે ભગતડા, ભૂંડા છે તેને ભૂંડા ન કેશો, તેના મૂળ ઊંડા છે. એક ઉન્મત્ત જનની પેઠે દુર્વાસા ઋષિ અહીંયા કહ્યું કે ભગવાનના ગુણગાન કરતા કરતા માળાને પહેરીને આગળ ચાલતા થાય છે, અને એ જ વખતે માર્ગની અંદર ઇન્દ્રજીને આવતા જોયા. એ ઇન્દ્ર કેવા હતા તો એનું વર્ણન કરે છે, અપ્સરોભી ગંધર્વેહી સતાલમ મધુરમ સ્મરમ ઉપગીયમાનમ વિજયમ અધિરૂઢમ ગજાધીપમ. અપ્સરાઓ ગંધર્વો તાલ સહિત અને મધુરા સ્વરે એમના યશોનું, એમના વિજયોનું ગાન કરતા હતા. યુષ્માકમ એવ મહિમા, યુષ્માકમ એવ વિજય, તમારો જ મહિમા છે ને તમારો જ વિજય છે. અને એમાં પણ રંભા નામની અપ્સરા એમના સંગીત સાંભળીને ઇન્દ્ર મહારાજા એમની અંદર એટલા લોલુપ થઈ ગયા હતા, એટલા લોભાઈ ગયા હતા, એટલા મોહિત થયા હતા કે પોતાના દેહનું પણ ભાન એમને નહોતું રહ્યું. તો દુર્વાસા ઋષિ કે જે સામેથી આવે છે એમને તો એમને જોયા જ ક્યાંથી હોય, પોતાનું જ ભાન નથી તો સામે કોણ છે એનો ખ્યાલ ક્યાંથી હોય. અનેક્ષ વાણમ આત્માનમ તમ દ્રષ્ટવા સોત્રી નંદન, અત્રિ નંદન એવા દુર્વાસા ઋષિ એમણે જ્યારે જોયું કે ઇન્દ્ર મહારાજા તો હું આવ્યો છું એની દરકાર પણ નથી કરતા, હસતા હસતા પોતાના કંઠમાં જે માળા હતી એ કાઢી અને ઇન્દ્ર મહારાજા તરફ ફેંકી. ઇન્દ્ર મહારાજાએ હાથમાં લીધી અને હાથીનું જે કુંભ સ્થળ કહેતા કે મસ્તક હતું એની ઉપર એ માળાને મૂકી. કરાત સા પતિતા ભૂમો તામચ ગચ્છન કરી પદા મમર્દ પશ્ય તસ્તસ્ય મહર્ષેર તપસામ નિદેહે. હાથીને શું ખબર પડે ભાઈ, એટલે તરત જ મસ્તક ઉપરથી જે માળા હતી અતિશય સુગંધ આવતી એટલે સૂંઢ ત્યાં ગઈ, ત્યાં લઈને માળા લેવા હાથી જતા હતા તો તરત જ એ નીચે પડી ગઈ અને એનું મર્દન એ હાથીએ કરી નાખ્યું. અને દુર્વાસા ઋષિએ આ બધું જોયું કે મેં માળા આપી, મારી સામુ જોવાને બદલે માળા આપી તો હાથીના કુંભ સ્થળ ઉપર મૂકી અને માળાને કચડી મૂકી. અહીંયા એક પાઠાંતર ભેદ છે કે દુર્વાસા ઋષિને એ માળા કઈ રીતે મળી, તો પાઠાંતર ભેદ એવો છે કે કોઈક સંતો એવું કહે છે કે દુર્વાસા ઋષિએ ભગવાન વિષ્ણુ એમના વૈકુંઠ ધામમાં ગયા ત્યારે એમની પાસેથી દુર્વાસા મુનિને વૈજયંતી માળા ભગવાને અર્પણ કરી રાજી થઈ અને એ માળા ઇન્દ્ર મહારાજા પાસે લાવ્યા અને પછી તો જે આ બધું થયું એવી રીતે છે. તત ક્રુદ્ધ સ દુર્વાસા પ્રલયાજ્ઞ ઋણે ક્ષણ પ્રાહેન્દ્રમ મત્ત દુષ્ટાત્માન સ્તબ્ધોસી કામલમ પટ. પોતે અર્પણ કરેલી માળાનું હસ્તીકૃત મર્દન જોઈને અતિશય ક્રોધ થયો. પ્રલયાજ્ઞ ઋણે ક્ષણ, પ્રલય કાળનો અગ્નિ હોય એવા લાલચોળ નેત્ર થયા અને દુર્વાસા ઋષિ ઇન્દ્ર મહારાજાને શાપ આપવા લાગ્યા. હે મદોન્મત, હે દુષ્ટાત્મા, તમે અતિ સ્તબ્ધ થયા છો, તમે અતિશય મૂઢ છો, અતિશય નીચ છો. લક્ષ્મીના ધામ રૂપ અતિશય શોભાયમાન દિવ્ય એવી માળા મેં તમને અર્પણ કરી, પરંતુ મારી સામુ પણ તમે જોયું નહીં. હું તમને શાપ આપું છું કે અત્યારે જે તમે ત્રિલોકીનું રાજ્ય પ્રાપ્ત થયું છે એના મદમાં તમે અંધ વર્તો છો, આ ત્રિલોકી એ સમુદ્રમાં વહી જાય. સેવ શ્રી સિંહ ત્રિલોકમ ત્વામ હિત્વા લીનાસ્તુ સાગરે, સાગરમાં વહી જાય. વ્રજપાતોપમમ વાક્યમ તન નિશમ્યેવ તત્ક્ષણમ ગજાત ઉત્પ્લુત્ય વિમદઃ તદ અધ્યંગ્રયો અપત હરિહિ. હરિ એટલે ઇન્દ્ર. ઇન્દ્ર મહારાજા તરત જ વજ્ર સમાન દુર્વાસા ઋષિનું આ વચન સાંભળીને ગજ ઉપર આરૂઢ થયા હતા, નીચે ઉતર્યા અને એમના ચરણોમાં પડી ગયા કે તમે પ્રાર્થયા માસ, પ્રાર્થના કરી કે તમે અતિશય કૃપાળુ છો, મારા ઉપર કૃપા કરો. તમ પ્રાહાત સરે શુક્ર નાહં વે ગૌતમો મુનિ અક્ષમાસાર સર્વસ્વમ દુર્વાસસં ઇન્દ્ર મહારાજાએ અતિશય પ્રાર્થના કરી અને એ વખતે દુર્વાસા મુનિ બોલ્યા કે અરે હું ગૌતમ મુનિ નથી કે તમારી ભૂલને હું માફ કરી દઉં. કારણ કે ગૌતમ પત્ની અહલ્યા એમની સાથે ઇન્દ્ર મહારાજાએ જ્યારે અતિ નિંદિત કર્મ કર્યું એ વખતે ગૌતમ ઋષિ એમને માફ કરી દીધા હતા. પરંતુ દુર્વાસા મુનિ કહે કે હું ગૌતમ મુનિ નથી કે હું તમને માફ કરી દઉં. તમારું જે ધન છે, બળ છે, એ બધું જ આજથી નાશ પામશે. તમે જે કૃત્ય કર્યું છે એનો ફળ તમારે ભોગવવું પડશે. તમે તમારા મદમાં અંધ થઈ અને કોઈ પણને ગણતા નથી. તમારે આ ન કરવું જોઈએ. અહમ તુ ત્વા દૃશાન કીટાન ગણયે નેવ નિસ્પૃહ. તમારા જેવા, કેવું કહ્યું, વિષયના જે કીડાઓ છે એમને તો હું લેશ માત્ર પણ ગણતો નથી. જ્વલત જટા કલ્પાચ ભ્રુકુટી કુટી લેક્ષણાત કોવાન બિબિયાન મત્તો બ્રહ્માંડે પાપ કર્મકૃત. અમે કેવા છીએ તો તપના તેજથી અતિશય પ્રકાશમાન છીએ. અમારી જટા એ અતિશય મોટી છે. પ્રકૃતિથી વાકું અમારું અંગ છે. આવા કોપ મૂર્તિ એવા અમે દુર્વાસા મુનિ, અમારાથી આ બ્રહ્માંડની અંદર પાપ કરતા કોણ ન બીવે. અમે જે ક્રોધ રાખ્યો છે એ તો જાણી જોઈને રાખ્યો છે. એ સૌ કોઈનું કલ્યાણ કરનારો છે. આવી રીતે આઠમો અધ્યાય એ પણ પૂર્ણ થાય છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે વિષ્ણુખંડે શ્રી વાસુદેવ મહાત્મ્ય દેવેન્દ્ર શાપો નામા અષ્ટમોધ્યાય. ભાવિ ધર્મ વિપર્યાસ કાલવેગ વસોતસ નાહં ક્ષમિષ્ય ઇત્યુક્ત્વા કૈલાસં પ્રયયો મુને. કાર્તિક સ્વામી કહે છે, હે સાવરણી ઋષિ, અવશ્ય ભાવિ જે થવાનું હતું એ વિપર્યાસ તો થઈને જ રહેવાનો છે. કાળના વેગને કોઈ અટકાવી શકતું નથી. નાહં ક્ષમિષ્ય ઇતિ ઉક્ત્વા કૈલાસં પ્રયયો મુને. હું તમને ક્ષમા નહીં આપું, તમારી ભૂલ અક્ષમ્ય છે. આવું બોલીને દુર્વાસા ઋષિએ કૈલાસ તરફ ગયા છે. ત્રૈલોક્યાત શ્રી અપિ તદા સમુદ્રે અંતરધીમ આયયો. ત્રિલોકીમાં જે પણ કઈ સંપત્તિ હતી, માત્ર સ્વર્ગમાંથી નહીં, ત્રિલોકીમાં જે પણ કઈ સંપત્તિ હતી એ સંપત્તિ માત્ર એ સમુદ્રમાં અંતરહિત થઈ ગઈ. ઇન્દ્રમ વિહાય અપ્સરસ સર્વશ શ્રિયમ અન્વયુ. ઇન્દ્ર મહારાજા પાસે જે જે રંભા આદિ અપ્સરાઓ હતી એ બધી જ અપ્સરાઓ પણ લક્ષ્મીજીને અનુસરતી થકી લક્ષ્મીજીની પાછળ પાછળ સમુદ્રમાં વિલીન થઈ ગઈ. ઉપરાંત કેટલું કેટલું સમુદ્રમાં વિલીન થયું આપણે થોડી કથાનું શ્રવણ કરતા હોઈએ એટલે ખ્યાલ ન હોય, પણ એક મોટા પુરુષના વચનનું ઉલ્લંઘન કરવાથી એનું શું પરિણામ આવે છે એ અહીંયા ખૂબ સરસ કહ્યું કે તપ, શૌચ, દયા અને સત્ય આ ચાર પાદ જેના છે એવો સદધર્મ ધર્મ પણ લક્ષ્મીજી સાથે સમુદ્રમાં ગયો. સમૃદ્ધિઓ, અણિમાદિક સિદ્ધિઓ, તમામ દેવતાઓનું જે બળ હતું, એમનું જે તેજ હતું, ઉપરાંત પૃથ્વી લોક ઉપર રહેનારા જે મનુષ્યો એમનું તેજ, એ બધાનું તેજ એ પણ હણાઈ ગયું. અંતઃકરણ એ બળ રહિત થયું. બધાના જીવ નિર્બળ થયા અને આ બધું લક્ષ્મીજી સાથે સમુદ્રની અંદર પાછળ પાછળ ગયું. ગજાદીની ચયાનાની સ્વર્ણાદ્યાભૂષણાની ચ ચિક્ષ્યુર્મણિરત્નાની ધાતુપકરણાની ચ. ગજાદીની, ગજાદિક વાહનો જે પણ કાંઈ હોય એ બધા દેવતાઓના વાહનો, મનુષ્યોના વાહનો, સુવર્ણાદિક ધાતુના આભૂષણો, વાસણો હોય એ વાસણો પણ સમુદ્રમાં ગયા. મણીઓ, રત્નો આ બધું જ ખાલી થઈ ગયું. ઘઉં આદિક અન્નો, ઔષધિઓ, ઘૃત આદિક જે દ્રવ્ય હોય, તેલ, ઘી આ બધું ખૂટી ગયું, એ બધું જ ક્ષયને પામી ગયું. ગાય અને ભેંસ એ પણ ન રહ્યા. એના ગાય અને ભેંસ રહ્યા તો પણ એના આંચળમાં દૂધ ન રહ્યું. કુબેર ભંડારીના ભવન થકી જેટલી પણ કાંઈ લક્ષ્મી હતી એ પણ આજે ખાલી થઈ ગઈ છે. નવ નિધિઓ પણ નાશ પામી છે. દેવગણો સાથે ઇન્દ્ર તપસ્વીના જેવા સમગ્ર ભોગે વર્જિત થયા છે. એમના જે જે પણ કઈ ભોગ દ્રવ્યો હતા, ખાન પાનાદિક વસ્તુઓ હતી, એ ત્રિલોક થકી નાશ પામી દૈત્યો અને મનુષ્યો એ દરિદ્રના દારિદ્ર્યના દુઃખથી બધા પીડાય છે અને દુઃખી દુઃખી થઈ ગયા છે. કાંત્યાહીનસ્તત ચંદ્ર પ્રાપાંબોત્વં મહો દધો અનાવૃષ્ટિર્મહત્યાસી તાન્ય બીજ ક્ષયં કરી. સમુદ્રના અંતર્ધ્યાન થઈ ગયા બાદ આકાશની અંદર જે ચંદ્રમા હતા એમનું પણ તેજ અણાઈ ગયું, એટલે ચંદ્રમા પણ આકાશમાંથી સમુદ્રમાં વિલીન થયા. અનાવૃષ્ટિ મહત આસિત અન્ય બીજ ક્ષયં કરી, કોઈ પણ પૃથ્વી માત્રમાં એક બીજ પણ ન ઉગે એવી અનાવૃષ્ટિ થઈ. ક્વાન્નમ ક્વાન્નમ ઇતિ જલ્પંત ક્ષુત ક્ષામાહા નિર ઓજસહ ત્યક્ત્વા ગ્રામાન પુરાન ઉષુહુ અનેશુ નગેશુ ચ. અન્ન ક્યાં છે, અન્ન ક્યાં છે, અમને જમવાનું આપો, અમને જમવાનું આપો. આવી રીતે ભૂખના દુખતા દુઃખથી પીડાતા એવા મનુષ્યો ક્ષુત ક્ષામાહા અતિશય ભૂખવાળા નીર ઓજસ અતિશય નિસ્તેજ થયેલા એવા લોકો એ ગામડાઓનો અને શહેરનો ત્યાગ કરી અને જંગલમાં રહેવા માટે ગયા. ક્ષુધારતાહા પશુન હત્વા ગ્રામ્યાન આરણ્ય કાન તથા પક્વા અપક્વા અપી કેચિત તેષામ માંસાની અભુંજત. પ્રશ્ન હતો ને કે માંસ ભક્ષણ, એક વખત ખ્યાલ આવી ગયો કે માંસ ભક્ષણમાં દુઃખ છે, તો એ શરૂઆત કઈ રીતે થઈ? સૌ પ્રથમ તો ઇન્દ્ર મહારાજાએ દુર્વાસા ઋષિનો દ્રોહ કર્યો. સમુદ્રમાં લક્ષ્મીજી અંતર્ધાન થયા, પૃથ્વી ઉપરથી અન્ન માત્ર ખૂટી ગયું, દેવતાઓ દૈત્યો મનુષ્ય બધા ભૂખના દુઃખથી પીડાય છે, અને ભૂખ કોની સગી થાય? કોઈની સગી ન થાય. અને એટલા માટે તમામ મનુષ્યો એ ગામડાઓનો શહેરનો ત્યાગ કરી, પણ જે મનુષ્યો ગામડાઓમાં હોય શહેરમાં હોય એ ભૂખના દુઃખને કારણે ક્યારેક પશુઓને મારે, ક્યારેક પકાવે અપક્વ આપી, ક્યારેક પકાવ્યા વિના કાચે કાચું પોતાના પેટમાં પધરાવા લાગ્યા. આવી રીતે માંસ ભક્ષણ શરૂ થયું. વિદ્વાંસ મુનય ચાથ યે સદ્ધર્મચારીન મ્રિયમાણા ક્ષુધાત અથાપી ન અસનંત પલનાની તું. એમાં પણ સમજવાની વાત એ છે કે સદ્ધર્મચારીન ધર્મનું પાલન કરતા, ધર્મને અનુસરનારા એવા જે ભગવાનના એકાંતિક ભક્તો હતા, વિદ્વાન મનુષ્યો હતા, મ્રિયમાણા એ મરવા જેવા થઈ ગયા, તો પણ ક્યારેય એમણે માંસનું ભક્ષણ કર્યું નથી. ગમે એટલી ભૂખ લાગી તો પણ એને સહન કરી છે. તદા તુ વૃદ્ધા ઋષય તાન દૃષ્ટવા અનશાન ધૃતાન. ત્યારે વૃદ્ધ ઋષિઓ એમને પાસે આવવાને કહ્યું કે શરીરમ આદ્ય ખલુ ધર્મ સાધનમ, શરીર છે ધર્મ પાળવાનું સાધન છે, જો શરીર જ નહીં હોય તો તમે ધર્મનું પાલન કઈ રીતે કરશો? માટે આવા આપતકાળના સમયમાં માંસનું ભક્ષણ કરીએ તો વાંધો નહીં, માટે માંસનું ભક્ષણ કરો, આ આપતકાળ કહેવાય. પણ એ આપતકાળની અંદર પણ એ ભગવાનના ભક્તોએ, મોટો આપતકાળ હતો તો પણ ક્યારેય પણ માંસનું ભક્ષણ કર્યું નથી. અને આપણે અલ્પ આપતકાળ હોય એને મહત આપતકાળ સમજી અને મહારાજની આજ્ઞા એનું ઉલ્લંઘન કરીએ, પણ એ ભક્તોએ એવું નથી કર્યું. મુનયઃ પ્રાયશઃ તત્ર ક્ષુધા વ્યાકુલિત ઇન્દ્રિયા પરોક્ષવાદ વેદાર્થાન વિપરીતાન પ્રભેદી રે. મોટા ભાગના મુનિઓ એ ક્ષુધાથી વ્યાકુળ થઈને પરોક્ષવાદ વેદાર્થાન, વેદોએ હિંસા કરવાની ના પાડી હતી, છતાં પણ પરોક્ષ રૂપે વેદોના અર્થોને વિપરીત કરી અને માંસનું ભક્ષણ કરવા લાગ્યા. આગળ આ એક મહત્પુરુષના દ્રોહથી શું શું પરિણામ આવ્યું એનું ખૂબ જ સરસ વર્ણન છે. આજની કથાને અહીં જ વિરામ આપીએ, આગળની કથા આવતીકાલે શ્રવણ કરીશું. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલો હરે કૃષ્ણ મહારાજની જય. વાલા ભક્તજનો, ધનુર્માસના આ પવિત્ર દિવસોમાં પ્રાતઃકાળે નિત્યને માટે શ્રી વાસુદેવ મહાત્માના ગ્રંથને સહારે આપણે કથાનું શ્રવણ કરી રહ્યા છીએ. કથા ત્વદીયા ભવપાશમોચની સુધૈવ તાપત્રય તપ્ત દેહિનામ. જન્મ મરણ રૂપી પાશમાંથી જીવનને કોઈ મુક્ત કરાવે તો એ ભગવાનના સંત અને ભગવાનની કથા છે. નિત્યને માટે જે કથા શ્રવણ કરીએ છીએ હૃદયમાં, એ શબ્દોને, સત્સંગને, મહત્પુરુષની આજે વાત આવી તો મોટા સંતોના વચનને હૃદયમાં ધારતા શીખીએ, એમના વચન પ્રમાણે જીવન જીવતા શીખીએ તો ઠાકોરજી બેઠા બેઠા ખૂબ રાજી થાય હો. આજે ધનુર્માસ ચાલી રહ્યો છે. આજની ઠાકોરજીના થાળ અને ધૂન પ્રસાદના જેઓ મુખ્ય યજમાન પદે રહ્યા છે એવા પરમ ભક્તરાજ વાલજીભાઈ નારાયણભાઈ કેરાય મુંબાસા, વર્ષોથી નાના મોટા કોઈ પણ ઉત્સવ સમય કે પ્રસંગ હોય સંતોના વચનમાં પોતાની ધન અને સંપત્તિ સમર્પિત કરીને સેવા કરતા હોય છે. આજે એ પણ યજમાન છે. શાસ્ત્રીજી મહારાજને ગુરુ મહારાજના ખૂબ કૃપાપાત્ર લાડીલા છે. સાથે મંથનકુમાર દીપકભાઈ કાપડિયા, એમનો જન્મદિવસ છે. મુકેશભાઈ ડાયાભાઈ ઘેટિયા, એમનો પણ જન્મદિવસ છે. ધવલકુમાર રમેશભાઈ ધામી, એમનો પણ જન્મદિવસ છે. એ નિમિત્તે પણ એ આજે યજમાન બન્યા છે. બાબુભાઈ પ્રાગજીભાઈ કાકડિયા, યોગેશભાઈ મોહનભાઈ અજોડિયા, સહયજમાનમાં ભનુભાઈ માવજીભાઈ મારડિયા, રવિભાઈ વસંતભાઈ ગોંડલિયા, દિનેશભાઈ ભવાનભાઈ ચાવડા, જયેશભાઈ પરમાર, હાર્દિકભાઈ અનિલભાઈ ઠક્કર, નિલેશભાઈ લોઢિયા, આ તમામ ભક્તો પોતાની જગ્યાએ જો અહીંયા હોય તો ખાસ ઊભા થઈને સંતોની સામે દ્રષ્ટિ કરે. આ બાજુથી સંતો અને ઠાકોરજી દ્રષ્ટિ કરશે. મહારાજ અને આપ સૌ ભક્તોને ખૂબ સત્સંગ, સેવા અને ભક્તિનું બળ પ્રદાન કરે એવી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના. બીજું, જેવી રીતે એક વૈદ ડોક્ટર આપણા રોગ દૂર કરે છે, દવાઓ આપે છે, એવી જ રીતે સંતો જો અહીંયાથી કથા પીરસીને ભવરોગ નિવારણ કરે છે. કોઈ જીવનો રોગ ટાળે છે તો કોઈ વળી દેહનો રોગ ટાળે છે. આજે આપણી સભામાં પ્રજ્ઞાચક્ષુ છે પણ નાડી વેદ બહુ સારા છે. પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં પણ નાડી જોઈને શારીરિક રોગ શું છે એ તપાસ કરી શકે છે. ભગવાને એમને ખૂબ સૂઝબૂઝ આપી છે. ભરૂચના છે પ્રજ્ઞેશભાઈ મોદી સભામાં ઉપસ્થિત છે, તો સંતોના આશીર્વાદ મળે અને ભક્તોની પણ દ્રષ્ટિ પડે એટલા માટે સભા ઓફિસ બાજુ આ બાજુ સંતો પાસે લઈને આવશે, જેથી ભક્તોને પણ દર્શન થાય. અને સાંજે 5 વાગ્યા સુધી ગુરુકુલમાં અહીંયા રોકાવાના છે, તો કોઈ ભક્તોને કંઈ શારીરિક પ્રોબ્લેમ હોય, કંઈ શારીરિક રોગ હોય, તો એ પોતાની નાડી બતાવી અને થોડું ઘણું જે નિદાન અને સમજ મેળવવાની હોય તેમની પાસેથી આપ મેળવી શકશો. છાત્રાલય રૂમ નંબર 8ની અંદર અહીંથી સભા પૂર્ણ થયા પછી ત્યાં એ બેસશે. સાંજે 5 વાગ્યા સુધી અહીંયા છે, તો મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. પ્રજ્ઞેશભાઈને પણ ખૂબ મહારાજ દીર્ઘાયુ આપે, નિરામયતા આપે અને સત્સંગને ભક્તિમાં પણ જોડાતા જાય એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના સાથે આજની કથાને વિરામ કરીએ. બોલો હરે કૃષ્ણ મહારાજની જય.